સહજાનંદ સ્વામી મહારાજની જય. વંદુ જે હરિયે પ્રતાપની જનો સૌરાષ્ટ્ર દેશે ઘણો દેખાડ્યો કરી મગ્નિ રામ જનને આશ્રી પોતાતણો ધામો શુદ્ધ સમાધિમાં સુજનને દેખાડ્યા દ્રષ્ટિએ લાખો સ્વામી નારાયણ મેરે જડ ભારત જોગિયા અમેરે જડ ભારત જોગિયા ઈચ્છુ નહી ભઈ ભોગજી જગ નહીં જેમ રોગજી અમે Yeah. अहो प्रभु अचरज माया तुम्हारी, अहो प्रभु अचरज माया तुम्हारी, अहो प्रभु अचरज माया तुम्हारी, जिसमें मोहे पढ़ते पंडित मोहे। तोरी मोरी लगनी लागी रे लाला, तोरी मोरी लगनी लागी रे लाला, तोरी मोरी लगनी लागी रे लाला, तोरी તોરી મોરી લાગે લાલા. મહારાજની જય. मत कीजे अभिमान जग में, मत कीजे अभिमान जग में, मत कीजे अभिमान. बाजत शेर पर काल दामा, बाजत शेर पर काल दामा, बाजत शेर पर काल दामा, बाजत शेर पर काल दामा. सुनता मत कीजे अभिमान जग में, मत कीजे अभिमान. पल छिन घड़ी प्रहर दिन कर के, पल छिन घड़ी प्रहर दिन कर के, पल छिन घड़ी हो, पल छिन घड़ी प्रहर दिन कर के, पल छिन मत कीजे अभिमान जग में, मत कीजे अभिमान. સ્વામી મહારાજ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પરમ મંગલમ यस्याखिलं मंगलं सोयं मंगलमूर्तिराशु जगतो नित्यं क्रियार्मंगलम् ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः વચનામૃત ગરડા મધ્યનું 59મું વચનામૃત છે. જે વચનામૃતનું નામ છે પરમ કલ્યાણનું વચનામૃત. અહીંયા વચનામૃતનું પ્રથમ રીડ કરીશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1881ના શ્રાવણ સુધી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ચાર વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે અને ભગવાનના જે સાધુ છે તે તો ભવબ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપને ભાઈ ઉપર છે, તેવું હેત રાખવું તો હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવતો નથી. અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય, પણ જો તેણે લગારે કઠણ વચન કહ્યું હોય તો તેની આટી જીવે ત્યાં સુધી મૂકે નહીં. એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના ભક્ત ઉપર કહેવાય જ નહીં, ત્યારે એનું કલ્યાણ પણ થાય નહીં. અને સંતનો મહિમા તો પ્રથમ કહ્યો એવો મોટો છે, તે સંતની ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય તેનું શું કારણ છે? તો એ જીવને પૂર્વજન્મને વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી ને તેમની સેવા પણ તેણે કરી નથી. એને તો આ જન્મમાં જ નવો આદર છે તે આગલા જન્મમાં ફળશે. અને જેણે પૂર્વજન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં. ને કોઈકને વચને કરીને ન મટે એમાં શું કહેવું? એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં, અને તેની દ્રઢતા તો જેવી નાથ ભક્તની છે કે જેવી વિષ્ણુદાસની હતી કે જેવી હિમરાજ શાહની હતી કે જેવી કાશીદાસને છે કે જેવી ભાલચંદ્ર શેઠને હતી કે જેવી દામોદરને છે, એવી દ્રઢતા હોય ત્યારે જાણવું જે આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે. ઇતિ વચનામૃતમ ગરડા મધ્યનું 59મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હું રાજભાઈને કઈ અદર્યો થોડુંક. નાનું દાદા થોડાક આગળ આવ્યા હોય દેખાય એમ. વચનામૃતનું નામ છે પરમ કલ્યાણનું. મહારાજ કે જેમ કઈ સારું કાપડ જોતું હોય તો ક્યાં જવું પડે? કાપડ માર્કેટમાં. સારા કંઈક વાસણો જોતા હોય તો કંસારા બજારમાં જવું પડે. જવું પડે ને. સારું કંઈક ગોલ્ડન જોતું હોય તો જ્વેલરી બજારમાં જવું પડે. જ્યાં મળતું ત્યાં જવાય ને, મળે ને, એ સિવાય મળે નહીં. મહારાજે આ વચનામૃતમાં કલ્યાણ કેમ થાય, ક્યાં મળે અને કેવી રીતે મળે એની વાત મહારાજે આ વચનામૃતમાં કરી છે. ભગવાન અને સંતની સેવા મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય સમજીને મળે તો ઘણા ને. યાદવોને મળ્યા હતા કે નહોતા મળ્યા? ભેળા જ હતા, મેળા નહોતા, ભેળા જ હતા, એમ છતાં પણ ઓળખી ન શક્યા. બેસો. છતાં ઓળખી ન શક્યા, અને એટલા માટે વ્યાસ ભગવાનને લખવું પડ્યું કે બીજા તો દુર્ભાગ્ય પણ યાદવો તો નિત્રા નિરંતર. એ તો નિરંતર દુર્ભાગ્ય, કારણ કે જેનો બાપ જેના ઘેરે ભગવાન હતા છતાં કેવા જાણ્યા સેવાય કરી કે નહોતા કરતા? આપણા બાપુજી છે કેવા છે? કળ બહુ કરતા આવડે, છલ કરતા બહુ આવડે. કડિયા છે, છડિયા છે, બળિયા છે, આટલું જાણ્યું. પણ ભગવાન છે એવું ક્યારે જાણ્યું નહીં, અને એટલે વ્યાસ ભગવાનને લખવું પડ્યું. અને એક બે નહોતા, કેટલા હતા? 56 કોટી. 56 કોટી યાદવ હતા એમ. અને ઉદ્ધવજીને પરમ ભાગવત સંત કહેવાના, કારણ કે જેવો ભગવાનનો મહિમા જાણવો જોઈએ એ જાણતા હતા. દેખાય છે મારા જેવા કાકા, પણ કાકા જુદા છે એમ. ઉદ્ધવજીને કાકા થતા ને, જા દેખાય છે જુદા, મારા જેવા દેખાય છે પણ જુદા છે. એ પુરુષોત્તમ નારાયણ છે, ભગવાન છે. એવો મહિમા સમજીને એમની સેવા કરતા હતા, એમની ભજન એમનું ભજન કરતા હતા, અને નિસંદેહ પણ શંકા નહોતી એના કોઈ પણ ચરિત્રોમાં. ઉદ્ધવજીને ક્યારે શંકા થઈ હોય એવું ક્યારે આવ્યું જ નથી એમ. એટલે ભગવાને આ કેમ કર્યું એમ. કુબજાને ઘેરે જાય, દરવાજે ઊભા રાખે દરવાણી તરીકે, છતાંય પણ મનમાં લેશ માત્ર સંશય નથી. કોઈકે પૂછ્યું કે તમને શંકા ન થઈ, તો કે એમાં શંકા શું કરવાની, કુબજાના એક એક અણુમાં એ બેઠો જ છે, એક એક અણુમાં મારો પરમાત્મા એમાં બેઠો છે કૃષ્ણ. અને એ મૂર્તિમાન થઈને એના ઘેરે જાય એમાં શું મોટી નવાઈ છે, એમ સંશય ન થયો જો. અને એટલા માટે શાસ્ત્રોમાં એમની ખ્યાતિ રખાણી એમ, અને પરમ ભાગવત સંત કહેવાના. મળે, સેવા કરે, પણ પોતા જેવા જાણીને કરે તોય પ્રાપ્તિમાં ફેર રહીએ. એટલે ગુરુ મહારાજ ઘણી વખત આપણને વાત કરતા હોય કે આપણે સાચા માનીએ છીએ, સારા માનીએ છીએ, પણ મારા નથી મનાતા. મારાપણું થાય ને, જ્યારે મારાપણું અંતરમાં થાય ત્યારે ક્યારેય અભાવ, અભાવ, દ્રોહ, અપરાધ ક્યારે થતો નથી. મારાપણું આવે, મહારાજે શું કીધું, દેહ ને દેહના સંબંધી છે એ શું પંચવર્તમાને પૂરા હોય, કુલક્ષણ વાળા હોય, અને છતાંય એનો અભાવ જીવને નથી આવતો. કેવું એવત હોય છે એમ કે દીકરાએ વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધા હોય મા બાપને, તોય દીકરાને ત્યાં દીકરાના લગ્ન હોય તો કોઈક દ્વારા મળ્યા હોય સમાચાર કે આપણા દીકરાને ત્યાં દીકરાના લગ્ન છે, ઓલા વૃદ્ધાશ્રમના જે મેઇન હોય સમજાવે કે ભાઈ તમને પણ ક્યાં અહીંયા રાખે છે દીકરા, તમારે અહીંયા જઈને શું કરવું છે તમારે, તો કે ના અમને પણ બે દિવસની રજા દો. ઓલા બહુ આજે જે કરી રજા આપી ખરી, ગયા ખરા. જો આ જીવને કેવું હેત છે એમ, પોતાની લાકડીએ પૂજા કરે છે, મારે છે, અડધૂત કરે છે કૂતરાની જેમ, વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધા છે, અને છતાં હેત મળતું નથી. અને ભગવાનના સાધુ હોય, ભગવાનના ભક્ત હોય, ગુણે યુક્ત હોય, સંસ્કારે યુક્ત હોય, અને છતાં એમાં હેત થતું નથી. આ મોટામાં મોટો જીવનો દોષ છે કે ભગવાનના સાચા ભક્ત કે સાચા સંતમાં આપણને હેત થતું નથી. કેવા જાણીએ છીએ, આપણા જેવા, પોતા જેવા જાણ્યા, અને એટલા માટે હેત થતું નથી. અને જે પ્રાપ્તિ થવી જોઈએ એ પ્રાપ્તિમાં ફેર રહી જાય છે. એટલે ગુરુ મહારાજ કહે છે કે જ્યારે મારા થાય ત્યારે એમના માટે સમર્પણ થાય, ડેડિકેશન થાય, એમના માટે ઘસાવાની ભાવના થાય. દેહ અને દેહના સંબંધી પોતાના જાણ્યા છે, મારા જાણ્યા છે, તો એના માટે રાત્રિ દિવસ કેવી મહેનત કરે છે. દિવસને નથી ગણતા, રાતને નથી ગણતા, ભૂખને નથી ગણતા, અપમાનને નથી ગણતા, ગણે છે શું કામ, મારા છે એમ. ભગવાનના ભક્ત, ભગવાનના સંત, આ ભગવાન જ્યારે મારા થાય ત્યારે એમના માટે સમર્પણ થાય છે, એમના માટે કંઈક ઘસાવાની ભાવના દાગે છે. અરે પોતાના ભગવાનના ભક્ત હોય તો એના માટે પણ, ભગવાનને માટે તો ઘસાય, કારણ કે ભગવાનની મોટાઈ છે, એ તખ્તો ઉપર બેઠા છે. પણ ભગવાનના એવા સંત હોય કે ભગવાનના એવા ભક્ત હોય એના માટે આપણે કેટલા ઘસાઈએ છીએ, હું ને તમે. ઓ ભલે અમે સંત હોય પણ ભગવાનના ભક્ત દેખાય તો એના માટે આપણે કેટલા ઘસાઈએ છીએ. જો આપણે ઘસાતા હોય તો આપણને એનો મહિમા છે, અને મહિમા હોય ત્યારે જ ઘસાવે ને, એમની ઓળખાણ હોય કે ના ભગવાનના ભક્ત છે, એમની આપણે સેવા કરીશું તો ભગવાન રાજી થશે, ગુરુદેવ રાજી થશે. આપણે નારાયણ ભગત હતા એ નાનું ભાઈએ તો જોયું છે કે કોઈ ભગવાનના ભક્ત આવ્યા હોય તો એમની શું સેવા કરું એમ. શરીર પોતાનો સાથ નહોતું આપતું, ઉંમર હતી કેટલા, 80 75 ઉપર હતા, 75 ઉપર આપણે ત્યાં હતા ત્યારે, તો અને છતાંય આપણે જોયું છે કે શાસ્ત્રીજી મહારાજના ભક્ત એવા હોય, શાસ્ત્રીજી મહારાજના વિદ્યાર્થી હોય, શાસ્ત્રીજી મહારાજના ઉપયોગમાં કંઈક આવ્યા હોય, એ આવે તો ભગત હરખ હમાય નહીં એમ, એને દંડવત કરી લઈએ, એમને કંઈક ગ્લાસનું પાણીનો ગ્લાસ ભરી અને એમનો લીંબુનું શરબત પોતે બનાવી આવ્યો, લીંબુનું શરબત પોતે બનાવી આવે, શું કામ? મહિમા છે, ઓળખાણ છે, અને ઓળખાણ છે એટલે દેવપ્રસાદ સ્વામી ઘણી વખત કહે, વચનામૃતમાં પણ સ્વામી વાત કરે છે, જે આપણને ઓળખાણ છે એ જ પ્રાપ્તિ ને એ જ પરમ કલ્યાણ છે. ઓળખાણ છે કે આપણને આ ભગવાનના આવા ભક્ત છે, આ ભગવાનના સાચા સાધુ છે, એમના માટે આપણે સેવા કરશું ને તો મહારાજ જરૂર રાજી થશે. તો એ પ્રાપ્તિ છે, એ જ પરમ કલ્યાણ છે. મરીને કલ્યાણ થાય એમ નહીં, છતે જે જીવતા જીવ એ સતે દેહે એ પરમપદને પામી રહ્યો છે, જે ભગવાન અને ભગવાનના ભક્તની, ભગવાનના સાચા સંતની સેવા કરે છે. એટલે અહીંયા સ્વામીએ લખ્યું, મહારાજે ભગવાન અને સાચા સંતની સેવા મળે તેના જેવું કલ્યાણનું મોટામાં મોટું કોઈ સાધન નથી. તપ કરે, જપ કરે, વ્રત કરે, દાન કરે, એના કરતાં પણ અધિક મોટામાં મોટું જો સાધન હોય તો સેવા છે. ગુણાતાન સ્વામીની વાતોમાં પણ લખ્યું છે, ભગવાન ને ભગવાનના ભક્તની સેવા એ કરીને જીવ નિર્વાસનિક થઈ જાય. આને આ જે સ્વામી કે શુદ્ધ થઈ જાય, જીવ ચોખ્ખો થઈ જાય એમ. સેવા એ કરીને જેવો શુદ્ધ થવાય એવું કોઈ બીજા સાધને કરીને શુદ્ધ થવાતું નથી. એટલે માટે મહારાજે અહીં લખ્યું કે મોટામાં મોટું જો કલ્યાણનું જો કોઈ સાધન હોય તો ભગવાન કે ભગવાનના સાચા સંત, ભગવાનના સાચા ભક્તની પ્રાપ્તિ, સેવાનો જે સેવા થઈ છે ને એવા ભાવથી સેવા કરે છે. ઘણી વખત આપણે પ્રસંગ તો સાંભળ્યો હોય, હાટીના માળિયા છે જૂનાગઢની પાસે સૌરાષ્ટ્રમાં, ત્યાંના મકનજી ભટ્ટ હતા, ગુણબુદ્ધિવાળા વૈષ્ણવ હતા, પોઈ દેતો પ્રાપ્તિ કેને કહેવાય, પરમ કલ્યાણ કેને થાય, એ મહારાજે અહીંયા ક્યાં અને કેવી રીતે કલ્યાણ થાય, કોના થકી થાય? ગુણબુદ્ધિવાળા હતા. જ્યારે જ્યારે માળિયામાં સંતોનું મંડળ પધારે ત્યારે પોતે સેવા કરતા. કઈ સેવા કરતા? સાયસ અને અથાણાની. હે, ઘેરેથી સાયસ બનાવે, એમના ઘરના બાઈ માણસ એ સાયસ લાવી અને સંતોને આપે. અથાણું બનાવ્યું હોય તો અથાણાની અથાણું લઈને આવે, લ્યો સ્વામી આ ભગવાનને ધરાવજો, થાળ ધરાવો ને ત્યારે. આટલી સેવા વર્ષો સુધી કરી. કથા થતી હોય તો કથામાં બેસે. આ સાધુ હારા છે, ભગવાનના સાધુ છે, સાચા સાધુ છે. અને મહારાજ હતા વૈષ્ણવ, પણ મારાપણાની બુદ્ધિ જાગી તો જ્યારે જ્યારે સંતોનું મંડળ આવે ત્યારે ત્યારે આ સેવા અવશ્ય હોય, સત્સંગ પણ કરે, વાતો સાંભળે અને સેવામાં પણ દોડીને પૂગી જાય. એમ કરતાં કરતાં એમનો આયુષ્ય અંતકાળ આવવાનો સમય થયો તો એ પહેલાં મહારાજે દર્શન આપ્યા. જે ઓરડામાં સૂતા હશે તો મહારાજે એમની સાથે વાતો કરે કે ભગત ભટજી, એ તમને આ દિવસે અમે તેડવા આવશું. તો એ પડખે એમના બાઈ એના પત્ની સૂતા હશે તો કોની આરે વાતો કરો છો? તો કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા. હું કીધું? તો કે હું તમને આ દિવસે તેડવા આવીશ. તો પણ એવું તમારું શું એમ કે કમાય એમ? બાઈ માણસ એવું કીધું એમ. તો કે મેં એ સંતોને સાયસને અથાણા પુગાડ્યા ને એ સેવાનો પ્રતાપ, જો આ પરમ કલ્યાણ. બીજી કઈ સાધના હતી? હે, બીજું કોઈ તપ એવું નહોતું, એવો જપ નહોતો, પણ ભગવાનના સાચા સંતોમાં ગુણબુદ્ધિ અને મારાપણાની ભાવના હતી, સાચા અને સારા અને મારા છે એમ. આમની સેવા કરશું તો ભગવાન રાજી થશે અને આપણા જીવનું કલ્યાણ થશે. આવી ભાવનાથી તો ભાઈ માણસે કીધું કે પણ તમે તો ખાલી પહોંચાડ્યા છે, મંદિરે સાધુ આવે ત્યારે દેવા ગયા છો, પણ બનાવ્યા તો મેં છે ને. તે કહેજો સ્વામિનારાયણને. એટલે મહારાજ આવ્યા તો ખરા, મહારાજ મારા પત્ની કહે છે કે તમે તો ખાલી પહોંચાડ્યા છે પણ બનાવ્યા તો મેં છે. તો મને પણ મહારાજ લઈ જાય. મહારાજ કે પણ અહીંયા બ્રાહ્મણ પરિવાર ઓછો છે અને એક સાથે બે મરણ થાય એ ઠીક નહીં, એ તમને 3 દિવસ પછી તમને લઈ જાઉં, બસ આજે તમારા પતિને લઈ જાઉં. બોલો, આ સંપ્રદાયના મોટા સંતોએ આ પ્રસંગો લખ્યા છે. આ કોઈ દંતકથા નથી હો, રિયલ આ પ્રસંગ બનેલા છે. એમ કે ભગવાનના સાચા સંતોની મારાપણાની ભાવનાથી સેવા કરી તો કેવું કલ્યાણ થયું એમ. અને બંને પતિ પત્નીને, મકનજી ભટ્ટ અને એમના પત્નીને, બંનેને 3 દિવસના અંતરે મહારાજ પોતાના ધામમાં તેડી ગયા. આ પરમ કલ્યાણ છે. બીજી કોઈ સાધનાઓ, બીજો કોઈ યોગ સાધ્યો નહોતો, કે એવા કોઈ ભગવાનનું કેવું ધામ, ભગવાનના કેવું સ્વરૂપ, પણ આ ભગવાનના સાચા સાધુ છે. આ એક ઓળખાણ, અને ઓળખાણ છે ને એ મોટી પ્રાપ્તિ છે. એટલા માટે આ વચનામૃતમાં મહારાજે લખ્યું કે જેને ભગવાનને, ભગવાનના સંત, સાચા સંતની સેવા મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય સમજીને ઓળખાણ કરીને કરે તો મહારાજ કે જીવતા સતા એને પરમ કલ્યાણ થઈ રહ્યું છે એમ. આવા એક પ્રસંગો નહીં, આવા સત્સંગમાં અનેક પ્રસંગો છે. ગોપાળાનંદ સ્વામી ભાયાવદર પધાર્યા, મહાપુરુદા સ્વામી, જ્યાં પૂર્વાસનનું નામ રામજી જોશી. તો ગામમાં મંદિર કરવાનું હતું, તો મંદિરમાં થોડી જગ્યા બાજુમાં ઓરડા હશે એ જાદવજી ભૂદેવ હતા દવે. એટલે રામજી જોશીએ વાત કરી સ્વામીને કે સ્વામી આ ઓરડા આપણને મળી જાય તો મંદિર થોડુંક, આ ભંડાર કે બીજી મંદિરની જગ્યા થોડી મોટી થઈ જાય, ઓરડા આપે તો. એટલે ગોપાળાનંદ સ્વામીએ જાહેરાત કરી, સ્વામી કે એ આ મંદિરને આ જગ્યા આપે તો આપણે એમને અક્ષરધામમાં જગ્યા દેવી, લ્યો આ જગ્યા આપે તો આપણે અક્ષરધામમાં જગ્યા આપવી. આવો સ્વામી સભામાં બોલ્યા, કોલ આપ્યો એમ જાદવજી વિપ્ર. અને સ્વામીના વચને આ ભગવાનના મંદિર થાય છે. સ્વામી પહેલાં વાતો કરી છે કે આ મંદિર છે તો મંદિરમાં જે કંઈ ભજન કરશે, સેવા કરશે, એનું ફળ એ જેને જેને આ જગ્યા આપી છે, જેને આ મંદિરના બાંધકામમાં સેવા કરી છે એને પણ આ ફળ મળશે ને, મળે છે. ભગવાનનું મંદિર થાય તો એ તો કલ્યાણનું સદાવ્રત છે. જે કોઈ ભક્તો ભજન કરે, સેવા કરે, એમાંથી ફળ એને જાય, ઓલા ન દેવું હોય તો જાય. હા, એટલે ગોપાળાનંદ સ્વામી આવી રીતે બોલ્યા તો જાદવજી વિપ્રના અંતરમાં થયું કે સ્વામી કહે છે તો મારી જગ્યા આપી દઉં એમ. અને આપી જગ્યા, સ્વામી લ્યો આ મારા ઓરડા છે, એ ઓરડાનો લેખ મંદિર માટે આપી જગ્યા, કૃષ્ણાર્પણ. ભલે સ્વામી કે તમને અક્ષરધામમાં જગ્યા આપી એમ. અને કહેવાય છે કે મારા પછી મૃત્યુ મહારાજના ધામમાં ગયા પછી તો ઘણા વર્ષ વ્યાઈ ગયા. આપણે ઓળખાણની વાત કરવી છે. ગુણબુદ્ધિવાળા હતા, ભાવ હતો, પણ જોઈએ એવો મહારાજના ઓળખાણ, આ પુરુષોત્તમ નારાયણ કોણ છે એમનું ધામ, એની ઓળખાણ નહોતી. એટલે ગોપાળાનંદ સ્વામી એવું કહેવાય છે કે જે સમજણમાં થોડી કાંઈક કસર હોય ને ભગવાનની ઓળખાણમાં, તો રોજ નિત્ય સાંજે દરવાજાની, અક્ષરધામના દરવાજાની એક ભાગમાં બહાર ત્યાં એક ઓરડી એમ, ત્યાં ગોપાળાનંદ સ્વામી વાતો કરવા જાય અને દ્રઢતા કરાવે, ભગવાનની ઓળખાણ, ભગવાનની વાતો કરે. તો મહાપુરદા સ્વામી ગયા છે કે કોઈક સંતને સમાધિ કરાવી, કેશવપ્રિયદાસજી કે એમ. તો સમાધિમાં ગયા મહારાજની પાસે, તો એ દિવસે તો સેલિબ્રેશન હતું. કેનું? જાદવજી વિપ્રને મહારાજના ધામમાં પ્રવેશનું. એટલે મહાપુરદાસ સ્વામીને પૂછ્યું કે સ્વામી આવું કેમ એમ? જાદવજી વિપ્ર તો ધામમાં ગયા આજે 20-22 વર્ષ થઈ ગયા, 20-21 વર્ષ થઈ ગયા એમ, આટલા વર્ષ સુધી. ત્યારે મહાપુરદાસ સ્વામીએ કીધું કે જાદવજી વિપ્રે જગ્યાનો ગોપાળાનંદ સ્વામીના વચને દાન તો દીધું, પણ મહારાજની જેવી જોઈએ એવી ઓળખાણ નહોતી. એટલે ઓળખાણની કસર હોય ત્યારે ગોપાળાનંદ સ્વામી નિત્ય એમને વાતો કરી અને સમજાવ દ્રઢ કરાવતા એમ. આજે એમને મહારાજને પૂરા ઓળખા જાણ્યા, તો આજે એમને અક્ષરધામમાં એન્ટ્રી મળી અને મહારાજે પોતાની પાસે લીધા. ભગવાનને મોટા પુરુષોના વચને કરીને કંઈક ભગવાનની સેવા કે ભગવાનના ભક્તની સેવા કરી હોય, પણ એમને ઓળખે ભેળા રહેતા હોય ત્યારે ખાસ, ભગવાનના ભક્તો અરસપરસ ભેળા રહેતા હોય, સંતો અરસપરસ ભેળા રહેતા હોય ત્યારે પોતા જેવા જાણે તો પંચાળાના ત્રીજા વચનામૃતમાં, હમણાં વચનામૃતિ ચાલે છે, પંચાળાનું ત્રીજું વચનામૃત, મહારાજ કે પોતાના ગુણ દેખે અને બીજાના અવગુણને દેખે તો મહારાજ કે બુદ્ધિ વિનાનો છે, એને બુદ્ધિ જ નથી લ્યો, હાવ કાઢી નાખ્યો એમ. બુદ્ધિવાળો એને જાણવો કે પોતાના અવગુણને દેખે અને બીજાના ગુણને દેખે. બુદ્ધિવાળો એ કે બીજાના ગુણને દેખે, પોતાના અવગુણને દેખે, અને ત્યારે જ ભગવાનના ભક્તની સેવા થતી નથી. કારણ કે પોતાને બુદ્ધિવાળો માને, પોતામાં ગુણ માને અને બીજાને નીચા માને. નીચા માને ત્યાં સુધી સેવા કેમ થાય? ત્યાં સુધી દાસપણું કેમ આવે? અને એટલા માટે જ મુક્તાનંદ સ્વામી પહેલી ભલામણ કરી કે તારે જો ભગવાનના થવું હોય ને તો દાસી થઈ તું રહેજે દીનદયાળને. નીચી ટેલ મળે તો તારા મોટા ભાગ માનજે કે મને આ ભગવાનના ભક્તની સેવા મળી. આપણે આણંદજી સંગેડિયાની વાત તો ઘણી વખત સાંભળી છે, કેવા ભક્ત હશે રામાનંદ સ્વામીને સેવેલા. મહારાજે વિમુખ કર્યા, હરિભક્તોને કીધું કે આને હડકુતરી કરવાનું, લે વિમુખ કર્યા. અને છતાંય મહારાજનો કે હરિભક્તોનો અભાવ ન આવ્યો, પણ શું સેવા સ્વીકારી? ઓલા મંદિરમાં ન આવવા દે ને તો અહીંયા મંદિરની બહાર જોડા પડ્યા હોય ને એ જોડાને પોતાના કપડાથી સાફ કરી અને મૂકી દે. 3-1 મહિના ગયા, મહારાજ આવ્યા. મહારાજ કે ઓલો આણંદજી આવે છે, મહારાજ તમે ના પાડી, તમે વિમુખ કર્યા છે, ના પાડી, અમને ભલામણ કરીને ગયા છો, મંદિરમાં ગરવા દેતા નહીં અને હડકુતરી કરજો તો નથી આવતા. મહારાજ આવે છે પણ અહીંયા જોડા પડ્યા હોય ને એ અમારા જોડાને સાફ કરે અને પછી વ્યા જાય. મહારાજ કે જાઓ જાઓ, બોલાવો એને, બોલાવ્યા. જાઓ મહારાજ તમને બોલાવજો, મહારાજ આવ્યા છે, એકદમ હરખ ભેરા આવ્યા હો આણંદજી, એ અમે તમને વિમુખ કર્યા, હડકુતરી હડધૂત કરાવ્યા કુતરાની જેમ, તમને કાંઈ ન થયું? એ મહારાજ, એ તમે જે કરો છો એ મારા સારા માટે કરો છો, મારા જીવનું સારું થાય મેં તો એમ સમજાવું છું. ગુરુદેવ મને એવું સમજાવ્યું છે કે આ વર્ણિરાજ છે ને એ પુરુષોત્તમ નારાયણ છે, અને એ જે એમ કહે એમ તમે કરજો, અને એ જેમ કરશે ને એમાં આપણું ભલું છે, આપણું કલ્યાણ છે, એવું ગુરુદેવે અમને સમજાવ્યું છે. એટલે પછી મહારાજ કે આણંદજી, એ તારા 3 જન્મ કુતરાના આવવાના હતા, 3 જન્મ હો, એ કેટલા મહિનામાં કાઢી નાખ્યા? 3 મહિનામાં. હવે કુતરાનો જન્મ નહીં લેવો પડે. લ્યો મહારાજ, મેં જાણ્યું હો કે તમે તો મારા જીવના પરમ હિતેશુ છે, ભગવાન અને ભગવાનના સંત છે ને એ જીવના પરમ હિતેશુ, હિતકારી છે. બોલીએ તો છીએ આપણે કડી, પણ એ ભાવના આપણને હૃદયમાં ઉદય થતી નથી. શું કામ ઉદી થતી નથી? આપણા જેવા દેખીએ છીએ એમ, આપણી જેમ ખાઈ પીએ છે, આપણી જેમ બધી દેહની ક્રિયાઓ કરે છે, પણ ભગવાન અને મોટા સંતોની ક્રિયા ભલે દેખાતી હોય કેવી, મનુષ્ય જેવી, જેમ મનુષ્ય જેવી જ ક્રિયા દેખાતી હોય, પણ એની ક્રિયા અને જીવની ક્રિયામાં બહુ ફેર છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખવું પડ્યું કે એની જે જે ક્રિયામાં આપણું રહ્યું છે કલ્યાણ. ભગવાન અને મોટા સંતોની ક્રિયા આપણે સંભાળીએ ને તો એ જીવનું કામ થાય, કલ્યાણ થાય. ભગવાનની ક્રિયા એવી છે. અને આપણે બોલીએ છીએ રોજ વાણી મંગલ બોલીએ છીએ, એમાં શું છે એમ, હે મહારાજ તમારું વાણી મંગલ છે, તમારું ચાલવું મંગલ છે, તમારી એક એક ક્રિયા નેત્રો મંગલ છે, ભગવાનના અંગ તો મંગળ છે પણ એમની ક્રિયા પણ કલ્યાણકારક છે એમ. એટલે ભગવાનના સાચા સંતને, ભગવાનના સાચા ભક્તની સેવા છે એ ભગવાનની સેવાની પરમ દાત્રી છે, ભગવાનની સેવા અપાવનારી છે એમ, પરમપદને પમાડનારી છે. એટલા માટે આ વચનામૃતમાં મહારાજે લખ્યું કે એવા ભક્ત આપણી જેમ જ ક્રિયા દેખાય પરંતુ આપણા જેવા નથી. આ પહેલાં તો અંતરમાં ભગવાનના સાધુ હોય, મોટા સંતો હોય, દેખાતા હોય કેવા, મનુષ્ય જેવા જ, કારણ કે માણસ તનુ મનુષ્યધારી છે, દેહધારી છે, તો ક્રિયા દેહધારી જેવી જ કરતા હોય, પણ એમાં સંબંધ કોનો હોય, પુરુષોત્તમ નારાયણનો. ઘણી વખત વાત કરતો હોય કે આપણે જોગી સ્વામી હતા, ઓલા હાથ ધોતા હોય તો કે જવ જાંબુ, આપણે કહે સ્વામી હું યાદ કરો, તો કે ભગવાનના ચરણના ચિહ્નો યાદ કરું, માટી થયો આમ માટી લેતા જાય અને 17 વખત ધોવાના હોય ને તો માટી લેતા જાય ને બોલતા જાય, જવ જાંબુ વજ્ર અંકુશ કેતુ પદ્મ. આપણને એમ થાય હાથ ધોવે સ્વામી તો, પણ એમાંય ભગવાનનો સંબંધ છે. સ્નાન કરતા હોય, ભોજન કરતા હોય, એવા સંત ભેળો હું જમું રે, એ સુવે કેળે હું સુવું રે. તો આપણે સ્વામી જોયા છે તો દેખાય કેવા, સામાન્ય દેહધારી દેવા દેખાય. ભોજન કરતા હોય કે ચાલતા જતા હોય, બોલતા હોય તો દેખાય આપણને સામાન્ય દેહધારી જેવા, મનુષ્ય દેહધારી છે, દેહધારી જેવા દેખાય, પણ એમનો સંબંધ, એમનો સ્પર્શ, એટલે કહે ને કે ભગવાન અને મોટા સંતો સ્વપ્નમાં આવે ને તો આમ સ્વપ્ન શું કહેવાય, ખોટું કહેવાય ને, પણ ભગવાનને સંત આવે ને એ સપનું સાચું, ભલે સપનું હોય. દેવપ્રસાદ સ્વામી ઘણી વખત કહે છે કે ભગવાનને સંત સપનામાં આવે તો એ સાચા, એ સપનું નહીં. એટલે અને એ આવે ક્યારે, એમાં અતિ આત્મબુદ્ધિ થઈ હોય ને, મારાપણું, મારા ભાવના, મારાપણાની ભાવના થઈ હોય, તો આપણે એ વાત કરતા હતા કે જીવને પોતાના દેહને દેહના સંબંધીમાં એવું હેત છે, એવું હેત ભગવાનને ભગવાનના સંતમાં, ભગવાનના ભક્તમાં નથી થતું. થતું નથી શું કારણ છે, ઓળખાણ નથી થઈ, પોતા જેવા જાણ્યા છે. એટલે લખ્યું, હરિહરિ જનની ગતિ છે ન્યારી, દેહદર્શી દેખે પોતા જેવા સંસારી, આપણા જેવા છે એમ. એટલે જે પ્રાપ્તિ થવી જોઈએ એ પ્રાપ્તિ થતી નથી, કરીએ છીએ સેવા પણ આપણા જેવા જાણીને એમ. એટલા માટે આ વચનામૃતમાં મહારાજે સાવધાન કર્યા છે એમ, પોતા જેવા ન જાણવાય એમ, પરમ કલ્યાણકારી છે એમ, એમની સેવા છે અને એમની ઓળખાણ છે, એની સેવા કરે છે તો પરમ પ્રાપ્તિ છે મહારાજ કે. એટલા માટે મહારાજ કે એવું હેત રાખવું જેવું પોતાના દેહ અને દેહના સંબંધીમાં છે, અને એના અર્થે જેવું કરે છે એવું ભગવાનના સંતને માટે કરે તો મહારાજ કે એને પરમ પ્રાપ્તિ દેહ સત્તા થઈ રહી છે, મુક્ત થઈ રહ્યો છે. એટલે ભગવાનને ભગવાનના સંતની સેવા, એમાં મહારાજે છેલ્લે નામ આપ્યા છે અને હતા, હતા એટલે ત્યારે હાજર નથી, અને છે એટલે હાજર છે. એવા કોણ ભક્તોના નામ આપ્યા કે કેની એવી દ્રઢતા કોની હતી, તો કે કાશીદાસ, આપણે જાણીએ છીએ, હમણાં જ હરિલીલામૃતમાં પ્રસંગ આવ્યો હતો, લગભગ 32 ઠેકાણે પોતાના 32 ગામમાં પોતાના સગા સંબંધીઓને ત્યાં મને ઓળખાણ થઈ તો મારા સગા સંબંધીઓને પણ ભગવાનની ઓળખાણ થાય તો એમના જીવનું પણ કલ્યાણ થાય. કાંઈ સંઘર્ષ નહોતો, કાંઈ વિરોધ નહોતો, અને છતાંય વધારે ઓળખે જીવો મારા ભગવાનને. મારા સંબંધીઓ બધા જે ગામ છે મારા જ વસો આવ્યા દાદાભાઈને ત્યાં. પહેલાં જગરૂપ બારોટ પણ ભેળા હતા અને કાશીદાસ પણ ભેળા હતા મારા ન્યારે ગુજરાતમાં જ્યાં જ્યાં ફરતા ને તો ભેળાને ભેળા ફરતા હતા. એટલે પહેલાં જગરૂપ બારોટને એની મા ચિંતા કરતા હતા, એટલે જગરૂપને મહારાજ કહેવાય તમે જાઓ જાઓ તમારા માતૃશ્રી ચિંતા કરે છે, મારા જગરૂપને ક્યાંક બાવો નહીં કરતા. એટલે જગરૂપ બારોટને મોકલી દીધા મારા સિંજીવાડાવાળા. પછી મહારાજે કાશીદાસને વસવા આવ્યા ને, મહારાજ કે કાશીદાસ હવે તમે જાઓ, પછી કામકાજ હોય ને ખેતીના કામકાજ હોય, મહારાજ હજી બીજા 3 ગામમાં જવાનું છે. હજી વળી મહારાજ કે ક્યાં ગામ બાકી છે, મહારાજ મારા ફલાણા છે, મારા ફલાણા જગ્યાએ ચાંગા ગામમાં છે, ફલાણા ગામમાં છે, હજી 3 ગામ બાકી છે. 32 ગામમાં લઈ ગયા એમ, પોતાના ગાડામાં રથમાં બેસાડી, ગાડામાં બેસાડી અને મહારાજને, મહારાજ કે કાશીદાસ આજ કઈ બાજુ, મારા ફલાણા મારા સંબંધી છે ને એના ત્યાં જવું છે આપણે, અને એને મહારાજ તમારી ઓળખાણ થાય ને. અને આધારાનંદ સ્વામી એવું લખ્યું કે જ્યાં સુધી મહારાજ રોકાય આવે ત્યારે તો હરખ નાસુ હોય, પણ જ્યાં સુધી રોકાય જેટલા દિવસ રોકાય એટલા દિવસ હરખના આંસુ સુકાતા નહીં એમ, એવું આધારાનંદ સ્વામી લખ્યું. કેટલું ભગવાનમાં હેત હશે કે આ ભગવાન મારા અનંત જીવોના કલ્યાણ માટે ભગવાન આવ્યા અને મારું તો કલ્યાણ થયું, મારે તો એમની ઓળખાણ થઈ, પણ મારા સંબંધીઓનું પણ કલ્યાણ થાય. તો કાશીદાસની વાત કરી કે ગમે તેવા એનું પોતાનું મન ડગમગડ કરાવે તો પણ ડગે નહીં એવા ભક્તની ગણતરીમાં કાશીદાસની ગણતરી કરી. ખેડૂત હતા છતાં પણ મહારાજની ઓળખાણ કેવી હશે એમ. બીજા સુંદરિયાણાના હિમરાજ શાહ, સંઘર્ષ હતો, નાયતવાળાએ નાયત બાયર કર્યા, એક પેઢી નહીં 4 પેઢીઓ. બાપાલાલભાઈ હતા આપણે બ્રહ્મસત્રમાં અને જપયજ્ઞમાં બધે આવતા અને જેને મહારાજે દર્શન આપેલા, તો એ બાપાલાલભાઈના પરંપરાના હિમરાજ શાહ કે નાયતે વિરોધ કર્યો, નાયત બહાર મૂક્યા, નાયત બહાર મુકાણા, લેતી દેતીના વ્યવહારો બંધ થયા બેટા બેટીના, અને છતાંય ભગવાનને મૂક્યા નહીં. અને જેનું કારજ કરવા સ્વયં પુરુષોત્તમ નારાયણ અને 500 પરમહંસો આવ્યા, વસંત પંચમીનો સમયો પણ મહારાજે ત્યારે કર્યો, કારજ પૂરું થયું અને પછી વસંત પંચમી આવતી હતી. મહારાજ કે તો હવે વસંત પંચમીનો સમય આ જ કરીએ, અને મહારાજે વસંત પંચમીનો સમય એક મહિના સુધી મહારાજ રોકાણા સુંદરિયાણામાં. એટલે હિમરાજ શાહને સંઘર્ષ ઘણો હતો, વિરોધ હતા, નાયત બહાર મુકાણા હતા, અને છતાંય મહારાજને રાખ્યા હતા, ડગ્યા નહીં, લાલચ ઘણી આપી. એમના જે ગોસાઈ ગુરુ હોય ને એ બધાએ આવીને ખૂબ લાલચો આપી, તમને આમ કરશું, તમને મોટા કરશું, નહીં મને જે મહારાજ મળ્યા છે પુરુષોત્તમ સ્વામિનારાયણ, દીકરાઓએ ગોપાળાનંદ સ્વામીની સામર્થ્ય જોઈ કે એમના સંત આવા છે તો એ સ્વયં ભગવાન કેવા હશે એમ, ગોપાળાનંદ સ્વામીની સામર્થ્ય જોઈ અને એમને પ્રતીતિ આવી જરૂર સ્વામિનારાયણ ભગવાન છે. તો હિમરાજ શાહને પણ યાદ કર્યા. બીજા વિષ્ણુદાસ ડભાણના હતા, એ મહારાજે લખ્યું હતા, અરે ત્યારે હાજર નહોતા, મહારાજ જ્યારે વાત કરી ને ત્યારે ડભાણમાં જ્યારે યજ્ઞ કર્યો ત્યારે બહુ મોટી સેવા પોતે તો કરી હતી, પોતાના બેન હતા એમને પણ એમાં સેવા કરાવેલી કે આવો યજ્ઞનો લાભ બીજે પછી નહીં મળે એમ. પોતાના જે સંબંધીઓ હતા, ઓળખાણવાળા હતા, એ બધા એને વાત કરીને યજ્ઞમાં બહુ મોટી સેવા કરાવેલી વિષ્ણુદાસ ડભાણના. એવી રીતે કાશીદાસ વિષ્ણુદાસ નાથ ભક્ત વડોદરાના, એને પણ એવો સંઘર્ષ હતો, વૈરાગ્યો અને ખાખીઓ અને બધા વિરોધ કર્યા કરતા સંપ્રદાયનો. એક વખત તો જેલમાં જવું પડ્યું વગર વાંકે, અને છતાંય ડગમગાડ નહોતો. ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સદગુરુ સંત યોગીરાજ, એમને બે બે મહિના મહિનો દાડો પોતાના ઘેરે રાખ્યો, અને પોતાના સંબંધ ઓળખીતા હોય ને એને કહીએ કે ગુરુ આવ્યા છે, ગોપાળાનંદ સ્વામી આવ્યા છે, એ વાતો સાંભળવા આવજો તમે. ઘણા વિરોધો હતા છતાં પણ પોતે વણાટનું કામ કરતા હતા, એમાં પણ કોઈ મહારાજને માટે કે મારે વડતાલ જવું છે કે ગઢડા મહારાજને માટે કાપડ લઈ જવું છે તો મને ભગત તો કે જા લે બે આના ઓછા, ભગવાનને માટે જોઈએ છે ને. અને મહારાજે એને વખાણ્યા. ગુણાતાનંદ સ્વામીએ પણ જેની પ્રશંસા કરી, હે મહારાજ કે નાથ ભક્ત બુદ્ધિશાળી, બાબો દિવાન મૂરખ, એ નાથ ભક્ત. એટલે મહારાજે અહીંયા દ્રઢતા, ભગવાનને મોટા સંતની સેવા મળે અને એ સેવા મનુષ્ય ભાવથી નહીં પણ મારા કરતાં મોટા છે ભગવાનના એવા ભક્ત છે, ભગવાનના એવા સંત છે, એ મોટા સંત છે, ભગવાનની સેવા મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરે. એટલે મહારાજ કે નિશ્ચયમાં એને ડગમગાટ ક્યારે થાય નહીં, તો એ સાચો ભક્ત છે. એટલે ઓળખાણ છે એ જ પરમ પ્રાપ્તિ છે. અને ખરેખર આપણે શાસ્ત્રીજી મહારાજને આપણે કહેવાય મળ્યા છે, એમ રહેતા ભેળા રહેતા હોય તો ખાલી મળ્યા છે એ ઓળખાણ નથી એમ, પણ એમના માટે કેટલા આપણે ઘસાણા, એમને કેવા જાણ્યા, હે એ સાચી જો ઓળખાણ ન હોય તો ભેળા રહેતો શું એમ. એટલે ગુણાતાનંદ સ્વામી કીધું કે આવો અવતાર તો કોઈ, હે આ અવતાર તો ચમકનો પર્વત આવ્યો છે એમ, ચમકનો પહાડ એમ, કે કેટલાય જે જે જીવો સંબંધમાં આવ્યા એને પણ એનું પરમ કલ્યાણ કર્યું છે, એના ભક્તની સેવા કરી, એના સંતની સેવા કરી, તો એના સેવાથી પણ એમને ભગવાનનું કલ્યાણ કર્યા છે. એટલે ભગવાન છે એ પરમ કલ્યાણ, ભગવાનના ભક્તની ભગવાનના સંતની સેવા મળે ત્યારે મહારાજ કે પોતાના મોટા ભાગ્ય સમજવા. એક પ્રસંગ મેં થોડા સમય પહેલાં વાત કરી હતી, સોજાના નાગરદાસ હતા, બીમાર થયા તો એમને મહારાજના દર્શન થયા. એમના ભાઈ નાના નથુભાઈ હતા, એટલે નથુને કીધું નથુ મહારાજના દર્શન થાય છે પણ મહારાજ આજે તેડવા નહીં આવે મને. તો કેમ? તો કે આજે ઓલા કડિયાના કડિયા છે ને એના દીકરાને તેડવા જાય છે, પણ એ ક્યાં સત્સંગી છે? એની માં સત્સંગી છે પણ એ દીકરો તો સત્સંગી નથી. તો કે ભલે દીકરો સત્સંગી નથી પણ એની માં છે ને એ બીમાર હતા, અને જ્યારે જ્યારે સાધુ સંતો આવે ત્યારે લોટ દળી દેતા. તો એમની માં બીમાર હતા એટલે દીકરાને કીધું બેટા એ મારાથી આજ તો હવે આ શરીરથી કાંઈ થાય એવું નથી, તે બેટા તું આ સંતો માટે હરિચરણ સ્વામીનું મંડળ, સંતોનું મંડળ, પાંચ સંતોનું મંડળ આવ્યું છે, તો આ લોટ એમને તું દળી આપીશ? તો કે હા માં હું દળી આપું. એટલે મારા એની માં માંદા હતા ને એટલે એને સંતો માટે લોટ દળી દીધો હતો. બોલો, હે હવે એને એમ છે ને કે મારી માં આ સેવા કરે છે સંતોની, તે લાય હું આજ માંદા છે તો હું સેવા કરું એમ માએ કીધું છે, અને એવું જાણી અને સેવા કરી. તો નથુભાઈનો દીકરો, એમનો નાગરદાસનો દીકરો, એ વાડીએથી આવતો હશે તો ભેળા હાયલા આવતા હતા, કડિયાનો દીકરો એ ભારો લઈને ઘાસનો. તો કે હમણાં જ ભારો લઈને ખેતરથી આવ્યો, એ તો હાવ હાજો હારો છે. થોડક વાર થઈ ત્યાં સમાચાર મળ્યા કે વાઈફ આવી અને તળાવમાં કંઈક નાહવા માટે ગયા, ખેતરથી કામ કરીને આવ્યા હશે, લાવો નાહ્યાવું એમ. નાહવા ગયા અને વાવ આવીને મૃત્યુ પામ્યા મહારાજ. એટલે નાગરદાસે કીધું એ સાચું થયું એમ, કે આજે નહીં પણ ત્રણ દિવસ પછી મને તેડી જાય મહારાજ, આજે તો ઓલા કડિયાના દીકરા છે ને એને મહારાજ તેડવા ગયા છે એમ. બોલો, આ મોટા ભગવાન ને ભગવાનના સંતની સેવાની પ્રાપ્તિ કેટલી મોટી એમ. કેટલા સાધનો કરે છતાંય પણ જીવ નિર્વાસનિક ન થાય, એટલે મહારાજે લખ્યું કે અનંત સાધનો છે, એમાં કલ્યાણનું જો કોઈ મોટા મોટું સાધન હોય તો ભગવાનના સાચા સંત અને ભક્તની સેવાનું, એ સેવાનું ફળ છે, એ પરમ પ્રાપ્તિ છે, પરમ કલ્યાણ છે. એટલે આ સત્સંગમાં, ઇતિહાસમાં તો ઘણા એવા પ્રસંગો છે, એટલે ગુરુ મહારાજ જેમ કહે છે એમ સાચા માનીએ છીએ, સારા માનીએ છીએ, પણ મારા માનીએ પોતાના થાય ત્યારે જીવનું બહુ મોટું કામ થઈ જાય. એટલે આ પરમ કલ્યાણનું વચનામૃત, નાની એવી નાનું એવું વચનામૃત છે પણ બહુ મોટી વાત કરી છે. સર્વશાસ્ત્રો, ચાર વેદ, પુરાણ, ઇતિહાસ, સર્વે શાસ્ત્રોમાં એ જ વાર્તા છે, ભગવાન અને ભગવાનના સંત આ બે જ જીવના કલ્યાણકારી છે. એટલે એમાં આપણે એવું આત્મબુદ્ધિ કરીએ, એવી સેવા કરતા હોય ત્યારે એવી ભાવનાથી કરીએ, મારા જેવા છે એમ નહીં પણ આપણાથી કંઈક અધિક છે, ભગવાનના સંબંધવાળા છે, ભગવાનમાં હેતવાળા છે, ભગવાનના ધર્મ નિયમવાળા છે, એવી ભાવનાથી જીવે છે, એવી ભાવનાથી આપણે સેવા કરીએ તો એ પરમ પ્રાપ્તિ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પરમ કલ્યાણનું વચનામૃત પૂજ્યપાદ ભગવચરણદાસજી સ્વામીએ આપણને કથામૃતનું રસપાન કરાવ્યું. અત્યારે આપણી સત્સંગ પરીક્ષા 1/2021ની પહેલી સત્સંગ પરીક્ષા, એમના એક પ્રસંગનું અત્યારે થોડું રિવ્યૂ કરી લઈએ. બધા ભક્તોને ખ્યાલ જ છે કે આપણી પ્રથમ પરીક્ષા સત્સંગ સૌરભ ભાગ 2, એમના 1-8 પ્રસંગો આમાં છે, અને ફેબ્રુઆરી 7 તારીખ રવિવારના દિવસે આ સત્સંગની પરીક્ષા છે. તો આજે 6 પ્રસંગ છે, મેથાણના મહામુક્ત. આ મેથાણના મહામુક્ત કાકાભાઈનો પ્રસંગ છે. ખાસ બધા ભક્તોને અત્યારે એક વાત એ કરવાની યાદી માટે કે કાકાભાઈ આપણા સત્સંગમાં 2 છે, એક રોજકાના કાકાભાઈ અને મેથાણના કાકાભાઈ. બંને કાઠી ભક્તો હતા, દરબાર ભક્તો હતા. અને રોજકાના જે કાકાભાઈ છે, એ કાકાભાઈ સદગુરુ નિત્યાનંદ સ્વામીથી એમને સત્સંગ થયો અને નિત્યાનંદ સ્વામીના શિષ્ય તરીકે સ્વામીના ખૂબ હેતવાળા હતા. અને અનન્ય મહારાજનો આશરો હતો. વચનામૃત મહારાજે કાકાભાઈનું વચનામૃત છે, પ્રથમ પ્રકરણનું 70મું, એ રોજકાના કાકાભાઈનો પ્રશ્ન એમાં છે. નિત્યાનંદ સ્વામીને જે પ્રશ્ન કર્યો છે, અને મહારાજ એમને અંતકાળે છેલ્લી અવસ્થા હતી ત્યારે દર્શન દેવા, મહારાજ પણ બીમાર હતા તો પણ મહારાજ દર્શન દેવા રોજકા પધારેલા. અને કાકાભાઈએ પોતાનું એ પોતાની મરણમૂળી હતી મહારાજને સમર્પિત કરેલી, એ રોજકાના કાકાભાઈ. અને એવા જ કાકાભાઈ આ મેથાણના હતા. તો અત્યારે જે આ પ્રસંગ છે મેથાણના મહામુક્ત પ્રસંગ 6, એ મેથાણના કાકાભાઈની વાત છે. શ્રીજી મહારાજ સિદ્ધપુરમાં મહારાજે બ્રાહ્મણોની 84 કરેલી. એ બ્રાહ્મણોની 84 વખતે 84 પૂરી કરી અને ખૂબ બ્રાહ્મણો તૃપ્ત થયા, બધાને દક્ષિણાઓ દીધી અને મહારાજ ત્યાંથી વિદાય થતા હતા ત્યારે છેલ્લે વિદાય આપવા માટે ગામના ભક્તો હશે, થોડા બ્રાહ્મણ ભાઈઓ પણ હશે. તો એમાં ભૂદેવોને મહારાજે છેલ્લે રિપોર્ટ પૂછ્યા ને, તો મહારાજ પૂછતા હશે કેમ બધું બરાબર, બધા તમે રાજી થયા, કંઈ કોઈ વાતની કમી રહી નથી ગઈ ને, મહારાજે બધું પૂછતા હશે. ત્યારે ત્યાં જે બ્રાહ્મણો હતા એમના આગેવાન હતા પંડિત નવલશંકર. તો નવલશંકરજીએ મહારાજને કીધું, મહારાજ એ ખૂબ આનંદ આવ્યો, એ તમે અમને ખૂબ સારી રીતે જમાડ્યા, લાડવા જમાડ્યા, મનગમતી મનભાવતી બધી રસોઈ અમને જમાડી અને દક્ષિણાઓ પણ ખૂબ આપી. પણ મહારાજ હું પર્સનલી, પછી પર્સનલી થોડી માગણી કરી, મહારાજ અમે બ્રાહ્મણ ગોરપદુ કરવા ગામડે ગામડે યજમાનોના ઘરે ઘરે જવું પડે, તો આ તમારી સાથે કાઠી દરબારો ઘણા છે અને કાઠિયાવાડમાં તમે હો તો કાઠિયાવાડના ઘોડાઓ વખણાય, દયા કરો ને એકાદો કંઈ ઘોડો અપાવો તો આ ગોરપદુ કરવાનું ને યજમાન પદુ કરવાનું થોડું સરળ રહે. મહારાજ તો ભક્તવત્સલ અને સાથે બ્રાહ્મણોના પણ, બ્રાહ્મણોને રાજી કરનારા. એટલે મહારાજ આજુબાજુમાં જોયું, મહારાજ જોયું પણ જેને ગોતતા તે ભક્ત દેખાણા નહીં, ત્યાં દૂર જોયું તે ભાઈ કોઈ કાઠી દરબાર હશે તો ઘોડીની સરક, ઘોડીનું જે ચોકડું હોય એની દોરડી હોય એને સરકી સરક પકડીને ઉભેલા. મહારાજ એ ઘોડીને ઓળખી ગયા, તાજન ઘોડી હતી, એટલે મહારાજાને બોલાવ્યા. આજુબાજુમાં બધા માત્રા ધાદલ ને સુરા ખાચર ને સોમલા ખાચર ને બધા ઉભા હતા, તો એને થયું, એને બેક લાગવા મળી, કારણ કે ઘોડી માગી અને મહારાજે ઘડીકામ જોયું અને ઓલી ઘોડી નજીક બોલાવી. ઘોડીવાળો ઓલો ભાઈ લઈને આવ્યો, મહારાજે એની સરક પોતાના હાથમાં લીધી, માથે હાથ પહેર્યો થોડો થોડી વાર ઘોડીને, અને પછી મહારાજે સરક છે ઓલા નવલશંકરને હાથમાં આપી અને કીધું, કૃષ્ણાર્પણમ, એટલે તમને આપી. તો ઓલા ઘોડી બીજાની, આપનારા બીજા, લેનારા બીજા, પણ દરબારોનો શ્વાસ બેસી ગયો. એટલે મહારાજ કોઈ બોલી તો ન શીખ્યા, પણ કે આ શું કર્યું, ત્યાં ઓલો જેને મહારાજ જેના હાથમાં ઘોડીની સરક હતી જેને મહારાજને આપી, કે મહારાજ મહારાજ પણ આ ઘોડી મારી નથી, આ તો ઓલા કાકાભાઈની છે, એ વળી એનું ધોત્યું ભીનું ધોત્યું જ્યાં ઉતારામાં ભૂલી ગયા છે તો ત્યાં લેવા ગયા છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, ત્યાં તો કાકાભાઈ આવતા દેખાણા, તો જે નજીક આવે નથી પેલા જ હોય ને કોઈ કાપડી જેવા, આ ક્યાં આટા મારો છો, આ મહારાજે જો કીધું, શું થયું, આ તમારી ઘોડી આપી દીધી ઓલા બ્રાહ્મણને. ત્યાં કાકાભાઈ નજીક આવી ગયા અને ઓલા જે કહેનારા હતા એને કીધું કે ઘોડી તો શું, ઘોડીની સાથે જો મને પણ મહારાજે આપી દીધો હોત ને તો હું એ ભૂદેવની, પવિત્ર ભૂદેવ છે તો એમની સેવા કરીત, વાસણ ઉટકી ઉટકત અને એની સેવા કરત. મેં તો આ ભગવાન મારું તન મન ધન બધું જ મહારાજને અર્પણ કરી દીધું છે, આમાં મારું કાંઈ નથી. એટલે મહારાજે ત્યારે કાકાભાઈ આવ્યા, મહારાજે તો રાજી થયા, મહારાજને એની સમજણ જાણતા હતા, મહારાજને ભેટ્યા અને માથે હાથ મૂક્યા, ખૂબ રાજી થયા. અને પછી દરબારોને કીધું, મહારાજે દરબારો તમે અમારા ભેળા રહ્યો છો અને કાકાભાઈ છે એની જેવી તમારી સમજણ છે નહીં, તમે વિચાર કરો કે તમારી ઘોડી આવી રીતે અમે આપી દીધી હોય તો તમને શું થાય, કાકાભાઈ જેવી સમજણ રે ન રે. મહારાજે બધા કાઠી દરબારોને ટકોર કરી, તો એવા એ કાકાભાઈ મહારાજના અનન્ય નિષ્ઠાવાળા, મહારાજને તન મન ધન બધું અર્પણ કરી અને મહારાજની ભક્તિ કરનારા ભક્ત હતા. એમનો આ પ્રસંગ છે. સિદ્ધપુરમાં મહારાજે સમયો કર્યો, સોરી 84 કરી બ્રાહ્મણોની, એ વખતનો પ્રસંગ છે. સિદ્ધપુરમાં જ આ પ્રસંગ બનેલો. મેથાળના કાકાભાઈ એમની તાજણ ઘોડી એ મહારાજે નવલશંકર, પંડિત નવલશંકર એમને આપી દીધેલી. આ પ્રસંગ છે. આ પ્રસંગને વિશેષ સારી રીતે વાંચી લેજો, ખાસ તો એમના જે સંવાદો છે, આમાં થોડા સંવાદો છે. અમુક મહારાજ બોલે છે, નવલશંકર બોલતા હોય, માત્રા ધાદલ વગેરે કાઠી દરબારો એ પણ અમુક અમુક એમના વાક્યો છે, તો કોણ બોલે છે અને કોણ એ કહે છે એમાં એ પ્રશ્નો પૂછાય. તો આજનો પ્રસંગ, પ્રસંગ નંબર 6, આવતા વીકે પ્રસંગ 7, એની સાથે આગલા બીજા 6 એમનું પણ સંક્ષિપ્તમાં રિવ્યૂ કરીશું. જય સ્વામિનારાયણ. બીજું વાલા ભક્તજનો, આપણે ઘણા પ્રકારના અલગ અલગ સંસ્થા દ્વારા આયોજનો થાય છે, હરિભક્તોનો સત્સંગ બળજો થાય, વિશેષ ભગવાનમાં હેત થાય, શાસ્ત્રોનું વાંચન વધે અને આપણા સત્સંગનું નોલેજ વધે અને ધીમે ધીમે ધીમે શને શને કહીને ટીપે ટીપે સરોવર ભરાય એમ આપણું સત્સંગનું જ્ઞાન એ સુદૃઢ થાય એના માટે સંતોના પ્રયત્નો છે. મોટા હરિભક્તોની આ સત્સંગની એક્ઝામો વગેરે લેવાય છે. નાના બાળકોના સત્સંગના બાળ સંસ્કારના ક્લાસીસ ખૂબ સારી રીતે ચાલે છે. હમણાં હમણાં બાળ સંસ્કારની શિબિરો પણ ખૂબ સુંદર રીતે યોજાય. ઓગસ્ટ ડિસેમ્બરના છેલ્લા વીકમાં ક્રિસમસના વીકેન્ડમાં વેસ્ટર્ન સાઈડના ઝોનની શિબિર હતી અને ન્યૂ યર પહેલી બીજી તારીખવાળા વીકેન્ડમાં ઈસ્ટર્ન સાઈડના જે આપણો ઝોન છે એમની શિબિર હતી. એ શિબિર પણ ખૂબ જ સારી રીતે ગઈ. લગભગ જ્યાં વિશાલભાઈ વગેરે જે કાર્યકર્તા ભક્તો છે એ બધા ભક્તો વાત કરતા હતા. 100થી વધારે બાળકો જોડાતા હતા. અને આ પહેલી જે વેસ્ટર્ન શિબિર થઈ એના કરતાં પણ જ્યાં બાળકોનો આમાં તો કદાચ અમુક પ્રોગ્રામો સ્કીપ કર્યા હતા પણ એમાં જે બાળ સંસ્કાર શિબિરનું સ્કેડ્યુલ હતું સંપૂર્ણ સ્કેડ્યુલ ખૂબ સુંદર રીતે અને બધા જ બાળકો સવારથી સાંજ સુધી ઇન્વોલ્વ થતા હતા. લગભગ 125 જેટલા બાળકો એમાં રજીસ્ટ્રેશન કરેલું હતું. એમાંથી લગભગ 115-120 બાળકો તો કન્ટિન્યુ એ શિબિરમાં જોડાયેલા રહેતા. રાત્રિનો પ્રોગ્રામ હોય, આખો દિવસ પ્રોગ્રામ કર્યા હોય, ભણ્યા હોય, શીખ્યા હોય, રાત્રે થોડા થાકી ગયા હોય તો પણ રાત્રિના પ્રોગ્રામમાં પણ 50%થી વધારે બાળકો એમાં પણ હાજર રહેતા. ખૂબ સરસ સુંદર રીતે આ શિબિર થઈ. બાળ સંસ્કારના બધા બાળકો માટે એક નવું આયોજન સેન્ટ્રલ ટીમ બાળ સંસ્કારની એ લઈને આવ્યા છે. અને સત્સંગનું નોલેજ વધારવા માટે મને વાત કરતા હતા જતીનભાઈ વગેરે ભક્તો કે અહીં અમેરિકામાં સ્પેલિંગ બી, જીઓ બી વગેરે કોમ્પિટિશનો થતી હોય છે. એના આધારે એના બેઝ ઉપર સત્સંગ જીઓ બી અહીંયા તમને સ્ક્રીન ઉપર એમનું ફ્લાયર પણ દેખાડવામાં આવશે. સત્સંગ જીઓ બી નામની કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. આ આયોજનને આપણે બધા તાળીથી વધાવીએ કે આ આયોજનને આધારે આપણા બાળકો આપણા સત્સંગના વિશેષ નોલેજના અધિકારી થાય. આ કોમ્પિટિશન છે જીઓ મીન્સ જીઓગ્રાફિકલ, તમને બધાને ખબર છે. તો સત્સંગ શ્રીજી મહારાજનો જન્મ થયો ત્યારથી લઈને મહારાજ વિચરણ કર્યા હોય અલગ અલગ સ્થાનોમાં, તીર્થોમાં, વન વિચરણમાં, સત્સંગમાં આવ્યા પછી મહારાજ વિચરણ કર્યા હોય જે જે સ્થાનો, પછી આપણા નંદસંતો, મોટા સંતો, ત્યાર પછીના મોટા હરિભક્તો એ બધાના જન્મસ્થાન એ ક્યાં ગામના હતા, ક્યાં આજે કેમ વાત કરી સિદ્ધપુરમાં મહારાજા ઉત્સવ કર્યો તો સિદ્ધપુર. બેઝિકલી જે જીઓગ્રાફિકલ જે ક્વેશ્ચન હોય સત્સંગને રિલેટેડ એવા ક્વેશ્ચન્સ આ કોમ્પિટિશનમાં પૂછાવાના છે. અને એના માટેનું જે મટીરિયલ છે એ બધા જ સેન્ટર આપણા છે. ઇન્ટરનેશનલ લેવલથી આ કોમ્પિટિશન હશે. 3 ફેઝમાં કોમ્પિટિશન હશે. યુએસએ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા જ્યાં જ્યાં આપણા સત્સંગ બાળ સંસ્કારના ક્લાસીસ ચાલે છે એ બધા બાળકો આમાં ઇન્વોલ્વ થઈ શકશે. એમાં 3 ફેઝથી આ કોમ્પિટિશન હશે. પહેલો ફેઝ છે એ લોકલ લેવલ, પહેલો અને બીજો ફેઝ છે એ લોકલ લેવલ ઉપર લેવાશે. પહેલી કોમ્પિટિશન છે એ 21 માર્ચ સન્ડેના રોજ છે. બીજો રાઉન્ડ છે એ 15 મે સેટરડેના રોજ છે. અને 3rd ફેઝ છે એ 5 ઓગસ્ટ થર્સડે વેકેશન છે. એ ફાઇનલ રાઉન્ડ છે 5 ઓગસ્ટ થર્સડે. અને એ વખતે આપણે ડલાસમાં દર વર્ષે બ્રહ્મસત્રનું આયોજન થાય છે. આ વર્ષે પણ એ બ્રહ્મસત્ર ચાલતું હશે. બ્રહ્મસત્રના 2 દિવસ પૂર્ણાહુતિના 2 દિવસ પૂર્વે શનિવારે ઘનશ્યામ મહારાજ અને દેવોનો પાટોત્સવ હશે, 3rd પાટોત્સવ. એ પાટોત્સવના 2 દિવસ પહેલાં થર્સડેના રોજ ફાઇનલ રાઉન્ડ એ અહીંયા લાઈવ થશે સ્ટેજ ઉપર. અને ભગવાનની કૃપાથી આમ તો અત્યારે વેક્સિન વગેરેનું કામ શરૂ થઈ ગયું છે એટલે 1 ઓગસ્ટ પહેલાં આપણે જે ગેધરિંગ કરવાને જે બધા રિસ્ટ્રિક્શન છે એ ઓછા થઈ ગયા હોય એ ભગવાનને પ્રાર્થના કરીએ. અને અહીંયા લાઈવ જ એ કોમ્પિટિશન થશે. 1.5 કલાકની કોમ્પિટિશન હશે અને એમાં જે વિનર્સ હશે એમને પૂજ્યપાદ દેવપ્રસાદ દાસજી સ્વામી તો હશે જ, પૂજ્ય ગુરુ મહારાજ પણ પધારવાના છે આ વર્ષે. આ બધું જે થોડાક બધા પ્રોબ્લેમ્સ છે, શું કહેવાય, કોરોનાના વગેરેને, એના પ્રોબ્લેમ્સ બહુ નહીં આવે તો આપણે આ વર્ષે કેલિફોર્નિયા લોસ એન્જલસ ગુરુકુલના પ્રતિષ્ઠા છે અને સ્પ્રિંગફિલ્ડ ગુરુકુલની પણ પ્રતિષ્ઠા છે, તો એ વખતે પૂજ્ય ગુરુ મહારાજ જો બીજે કંઈ વાંધો નહીં હોય, ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગનો કોઈ પ્રોબ્લેમ નહીં હોય, ગુરુ મહારાજની હેલ્થ સારી હશે તો ગુરુ મહારાજ પણ પધારશે અને ગુરુ મહારાજના સાનિધ્યમાં, મોટા સંતોના સાનિધ્યમાં આ ફાઇનલ સત્સંગ જીઓબી કોમ્પિટિશનનું ફાઇનલ રાઉન્ડ હશે અને ગુરુ મહારાજના હસ્તે વિનર્સ બધા જે છોકરાઓ હશે એમને પ્રાઇઝ ટ્રોફી વગેરે ગુરુ મહારાજના હસ્તે કે મોટા સંતોના હસ્તે એનાયત કરવામાં આવશે. તો આ વર્ષનું આ એક નવું આયોજન છે અને સેન્ટ્રલ ટીમે ખૂબ એમાં મહેનત કરી છે અને ખૂબ સારી રીતે આ કાર્ય પૂરું થાય અને આ કોમ્પિટિશનમાં આપણા બાળકો જોડાય અને સત્સંગના નોલેજને વિશેષ સારી રીતે ગ્રહણ કરે એના માટે બાળકોની સાથે પેરેન્ટ્સને પણ મહેનત કરવાની છે. આપણા બાલ સંસ્કારના ક્લાસીસમાં 450થી વધારે બાળકો અત્યારે રજીસ્ટર છે. બધા જ બાળકોને આ કોમ્પિટિશનમાં જોડાવાનું છે. લોકલ લેવલની જે કોમ્પિટિશન હોય એમાં બધા જ બાળકો જોડાય અને એમાં સ્લોલી સ્લોલી જે આગળ આવશે, આગલી હરોળમાં આવશે અને ફાઇનલ રાઉન્ડમાં જે પહોંચશે એ બધાને જો શક્યતા હશે તો અહીંયા ભેગા થશે અથવા જે તે સ્થાનમાં ઓનલાઈન પણ હશે, જે તે સ્થાનમાં રહી, એટલાન્ટાના બાળકો હોય તો એટલાન્ટા ગુરુકુલમાં રહે, ન્યૂજર્સીના બાળકો હોય તો ન્યૂજર્સી ગુરુકુલ રહે અને અહીંથી લાઈવ થાય અને અહીંના બાળકો હોય તો અહીંથી સ્ટેજ ઉપર હોય, એવી રીતે પણ એનું આયોજન કરીશું. આગળ કે કેવો પ્રસંગ છે અને કેવા દેશકાળ છે એના અનુસારે પણ આ કોમ્પિટિશનમાં આપણા બધા બાળકોને જોઈન કરવાના છે એવી બધા પેરેન્ટ્સને ખાસ ભલામણ. અને જેમ અત્યારે નેશનલ તમારે અહીંયા અમેરિકામાં જીઓબી અને સ્પેલિંગ બીમાં જે બાળકોને ખૂબ ઉત્સાહ હોય છે એને એને બહુ મોટી કોમ્પિટિશનો હોય છે, એવી જ રીતે આપણે સત્સંગની આ કોમ્પિટિશન થાય એના માટે આપણે પ્રયત્ન કરવાના છે. તો આ એક એનાઉન્સમેન્ટ હતું. બીજી આજની સૂચનાઓ એમને જોઈ લઈએ. વાલા ભક્તજનો, આજે આપણે આપણા પરમ ભક્ત ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અનન્ય સેવક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, મોટા સંતોના ખૂબ કૃપાપાત્ર પરમ ભગવદી શ્રી ધીરુભાઈ કોટડિયા વોશિંગ્ટનમાં રહે છે. એમની તબિયત આમ તો થોડીક નાદુરસ્ત, સારી અપડાઉન થોડી થતી હોય છે, પછી થોડા વધારે બીમાર પણ પડી ગયા હતા, ભગવાનની કૃપાથી બહુ સારું થઈ ગયું. હમણાં થોડા બીમાર છે અને અત્યારે હોસ્પિટલમાં છે. આમ તો પોતે સ્વસ્થ છે પણ છતાંય એક બે વચ્ચે ઓપરેશનો થયેલા, થોડા કેન્સર વગેરે હતું, એના લીધે થોડું બ્લીડિંગ વગેરે થાય છે, તો એના આધારે હોસ્પિટલ છે. પોતે તો એવા મહારાજના હેતવાળા અને સંતોમાં હેતવાળા ભક્ત છે કે આ જ્યારથી થોડા બીમાર પડ્યા ત્યારથી આમ તો નિવૃત્તિ જ લઈ લીધી છે. બિઝનેસ ધંધા એમના સુપુત્ર કરતા હોય અને પોતે તો અખંડ મહારાજનું ભજન કરવામાં, શાસ્ત્રનું વાંચન કરવામાં, મોટા સંતોની કથા વાર્તાનું શ્રવણ કરવામાં જ પોતાનો સમય વિતાવે છે. એમના ઘેરે દરરોજ સવારમાં 1 થી 1.5 કલાક સુધી યજ્ઞ પણ કરે, અલગ અલગ શાસ્ત્રોને આધારે, જનમંગલ સર્વમંગલ સ્તોત્ર વગેરેને આધારે દરરોજ પોતે યજ્ઞ કરે, સાથે સાથે શાસ્ત્રોનું વાંચન, ભક્તચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, વચનામૃત, હરિચરિત્રામૃત સાગર, આપણા સંપ્રદાયના બધા જ ગ્રંથોનું ઘેરે બેઠા વાંચન પણ ખૂબ કર્યું. અત્યારે હોસ્પિટલમાં છે તો પણ તો પછી હું તો ભાઈ બીમાર કોણ છે, ઘોડો બીમાર છે, અસવાર તો વાંધો નથી, તો હૃષ્ટપૃષ્ટ જ છે એવું કહે. અને અત્યારે જે હોસ્પિટલમાં પણ ભક્તચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય અને વચનામૃત એનો અખંડ પાઠ કરે છે, મહારાજનું ધ્યાન ભજન કરતા હોય, તો એવા મહારાજને એકાંતિક ભક્ત છે. તો મહારાજને આજે પ્રાર્થના કરીશું, જ્યારે અહીંયા પ્રાર્થનાની ધૂન થાય, મહારાજ ધીરુભાઈને વહેલે વહેલા ખૂબ સારું સ્વાસ્થ્ય અર્પે અને વહેલા વહેલા પાછા ઘેરે આવી જાય. એમનો બહુ મોટો સંકલ્પ છે કે મારે અહીંયા વોશિંગ્ટન, અમેરિકાની રાજધાની વોશિંગ્ટન કહેવાય તો રાજધાનીમાં ગુરુકુળ તો હોવું જોઈએ. ઘણા સમયથી મહેનત પણ કરે છે અને ઘણા બધા અલગ અલગ લોકેશન પણ ગોત્યા. પૂજ્ય દેવપ્રસાદ સ્વામી આવ્યા હતા, સ્વામીને બતાવ્યા, પણ જે આપણે જોઈએ એવી બધી સેટિંગ થતું નથી. પણ એમનો સંકલ્પ છે કે અહીંયા વોશિંગ્ટનમાં મહારાજ વિરાજમાન થાય, ગુરુકુળના સંતો એમનો કાયમી સત્સંગ થાય. તો મહારાજ એમના સંકલ્પો તો પૂરા, અનેક સંકલ્પો એના પૂરા કર્યા છે, આ સંકલ્પ પણ પૂરો કરશે જ. પણ અત્યારે આજે મહારાજને પ્રાર્થના કરીશું કે ધીરુભાઈ એમની તબિયત ખૂબ સારી થાય વહેલી વહેલી, એ મહારાજને પ્રાર્થના કરીશું. જો આજના સત્સંગના જે સ્પોન્સર્સ બધા છે એ બધા ભક્તોને, સોરી, તે પહેલાં અત્યારે આજે જીઓબી છે, જીઓબીનું એક નાની વિડીયો ક્લિપ એ આપણે જોવાની રહી ગઈ. તો અત્યારે હું વિડીયો ટીમને વિનંતી કરું, અહીંયા એ વિડીયો ક્લિપ બતાવશે, ત્યાર પછી સત્સંગના સ્પોન્સર્સ. Jay Swaminarayan, everyone. I'm very excited to announce that we'll be hosting a Satsang GOB at Gurukul. Do you all know who Parvatbhai was? You probably know that he was a great devotee of Sriji Maharaj. What else do you know about him? Did you know that he managed farms in two different towns? He had a family, yet he was a great devotee of Sriji Maharaj. Even in his busy life, he could remember Maharaj continuously, even in his sleep. In this GOB, we will be learning about the different Hari Bhaktos. This will create a special space between our hearts. This bonding is called Atma Buddhi. So let's take part in this GOB and learn more about the Hari Bhaktos. Jay Swaminarayan. બધાને GOB માં જોઈન થવાનું છે એની થોડી માહિતી આપી. આજના સત્સંગના યજમાનો એમને ચારે યાદ કરીએ. આજના સત્સંગમાં અમારે નેવિલભાઈ ગજેરા, એમના સુપુત્ર સોહમ, એમના જન્મદિવસ નિમિત્તે એમણે પણ આજનો સત્સંગ નોંધાવ્યો છે. મહારાજને પ્રાર્થના કરીએ. નેવિલભાઈના પિતાજી શ્રી નાનુભાઈ એ પણ આપણી સભામાં ઉપસ્થિત છે. કોરોનાના લીધે અત્યારે આપણે સ્વામી પાસે નથી બોલાવતા. એવી જ રીતે ગોરધનભાઈ બાબરિયા, એમના પૌત્રીના જન્મદિવસ નિમિત્તે એમણે એ પણ આ સત્સંગના આજના યજમાન બન્યા છે. એવી જ રીતે અમારે નૈષધભાઈ પટેલ, એમના સુપુત્ર માનવ અહીંયા છે, માનવના જન્મદિવસ નિમિત્તે એમને પણ આ સત્સંગ રાખ્યો છે. માનવ છે અત્યારે કોલેજમાં હોય, પણ એ ખૂબ સેવા કરે છે. જ્યારે અહીંયા સત્સંગ શરૂ હોય, બધા હરિભક્તો રેગ્યુલર આવતા હોય, તો જ્યાં ડીશ વગેરે ગોઠવવાથી લઈ અને બધું સેટિંગ કરવું, એમાં અમારે ત્રણ છોકરાઓ છે, એ પહેલેથી લઈને છેલ્લે સુધી બધાએ જાય, પછી સંતોને પાછો રિપોર્ટ આપી જાય કે આજે એટલા ભક્તોએ પ્રસાદ દીધો, આમ થયું આમ થયું, બધો રિપોર્ટ આપીને પછી ઘેરે જાય. અત્યારે વેકેશન હોય તો ડેકોરેશન, અહીંયા પ્રિન્ટિંગ આપણે પ્રેસ છે તો એમાં પણ સેવા કરવામાં માનવ વગેરે ખૂબ સેવા કરતા હોય. એમના જન્મદિવસ નિમિત્તે એમના પરિવાર તરફથી પણ આજનો સત્સંગ છે. એવી જ રીતે આખા વર્ષના મંથલી જે સ્પોન્સર થયા છે એવા અમારે અશોકભાઈ, કિશોરભાઈ, ભરતભાઈ ગજેરા, ત્રણેય ભાઈઓ, એમના પરિવાર એ પણ આજના સત્સંગના યજમાન છે. અને વાર્ષિક દર શનિવારના સત્સંગના યજમાન એવા અશ્વિનભાઈ બાબરિયા, ધીરુભાઈ બાબરિયા વગેરે, બાબરિયા ફેમિલી, તો આ બધા ભાઈઓ આજના સત્સંગના સ્પોન્સર છે. મહારાજને પ્રાર્થના કરીએ. વિશેષ સર્વ પરિવારોમાં ભગવાન સત્સંગ ભક્તિનું વિશેષ ને વિશેષ બળ પ્રેરે. તો અત્યારે મહારાજનું થાળ, માનસી પૂજા અને પ્રાર્થના ધૂન, અને ત્યારબાદ આપણે આરતી કરીશું. જય સ્વામિનારાયણ. જન મન રંજન, કમળ નયન નિજ જન સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ

गिरि तटि निवना दिवासो निज परमोक्षरतो विरक्तिवादि हरिरिह वृषभोर्भवापहारि जय सिंह नैष्टिकराज नीलकण्ठ ब्रह्मचार्यमपि दुश्चरमप्यमात्ये आत्मोजसा तदिह घोरतरे पितिष्ये संस्थापयिष्यसि हरे पुरुषोत्तमस्त्वम् जटाच्छटाकिरीट कटितटमुञ्जसुमेखलाकलाप करकलितपलाशदण्डशाली जय सिंह नैष्टिकराज नीलकण्ठ विश्वतो हृत्वा अत्यतिष्ठत्

कल्याणार्थे आत्मा विवंदनम्। सोने की सड़ी ने रूपे की मशाल, माथे मोलियों ने काने कुंडल, जरियन के जामा मोतियन की माला, गरमा शोभे रेशमी रुमाला। ए सोना ना बाजू ने सोना ना कड़ा, फूलों ना शोभे हये हार, मने यंग यंग सजिया शनगार। चितड़ा ना चोर मंडड़ा ना मोर, रस रूप मूर्ति राजा धीराज, श्री घनश्याम महाराज ने घड़ी खम्मा, ए माला वाला ने घड़ी खम्मा। राम कृष्ण गोविंद जय जय गोविंद, राम कृष्ण गोविंद जय जय गोविंद, हरे राम गोविंद जय जय गोविंद, हरे राम गोविंद जय जय गोविंद। नारायण हरे श्रीमन नारायण हरे, नारायण हरे श्रीमन नारायण हरे, श्रीमन नारायण हरे श्रीमन नारायण हरे। कृष्ण देव हरे पद उद्धरन्तं गोपगोपी